એટલે એક અભ્યાસનો માર્ગ છે. બીજો બીજો ભયથી થાય. જો આ ઓલા પાપીની આપણે વાત કરી હતી ને, ગમે તેવા કર્મો કર્યા પણ જો ક્યારે ઝપાટામાં આવી ગયો અને જો એને લાગી ગયું, ભય આવે ત્યારે જે ભજન થાય છે ને એક તાર લાગી જાય. હા, નાભીમાંથી ભજન થાય, નાભીમાંથી થાય, એકાકાર થઈ જવાય. ગજેન્દ્ર મોક્ષની કથા ભાગવતમાં આવે છે, કમળ એક ચડાવીએ શું, 108 ચડાવ્યા તોય ભગવાન નથી આવતા. અને ગજેન્દ્રએ એક જ કમળ લઈને આમ ભગવાનને કીધું, ચડાવ્યું, હે ગોવિંદ લઈ જાય, હા ગોવિંદ, હે ગોપાલ, હવે તો જીવન હારે. ત્યાં આવી ગયા સુદર્શન ચક્રમુર્ગ, ઓલું જોડને કાપી નાખ્યું, હાથીનો ઉદ્ધાર કર્યો. ભાગવતમાં કથા છે, પુરાણોમાં છે. એકાકાર થઈને આંખમાં આંસુ સાથે ગજેન્દ્રએ પુકાર કર્યો, બાકી તો ભલે ને ગમે એટલા ફૂલો ચડાવ્યો. જામનગર પંથકનું પેલો અલૈયા મેઘપુર ગામ છે, વાત ઘણી વાર કરી પણ આને અનુકૂળ લગતી છે એટલે કેવી પડે. તો એ સુંદરજી આમ વાણ્યા પણ ધંધો સોનીનો. તો મેઘપુરથી એ જામનગરમાં સોનું ને હીરા જવેરાત એવું બધું લેવા માટે નીકળ્યા. રાત પડી ગઈ, દુકાનેથી બધું ખરીદ્યું. ઝવેરી ઓળખીતો હતો, એમણે કીધું અત્યારે નીકળવું ઠીક નથી, રાત ત્યાં રહી ગયા. માલ ઘણો, સોનું, ઝવેરાત આવ્યા. ત્યારે સથવારો મળી ગયો હતો, વળતા કોઈ મળી જાય છે એવી આશા, પણ કાંઈ કોઈ મળ્યો નહીં. અને સવારે એને એમ થયું હોય ત્યારે વહેલા નીકળી જઈએ, વચ્ચે નદી આવે, આ ના એને પૂજા કરશું, એટલે વહેલા નીકળી ગયા. સુંદરજીભાઈ કેટલો પંથ કાપ્યો, ઊંડે નદી આવી, વચ્ચે એનો 2 કિલોમીટરનો એવો ભયંકર બિહળ રસ્તો આવે, ઊંડા ઊંડા કોતરો ને ખાયો ને ભૂંભલિયા થોરની વાડ્યો, એટલે ત્યારે આમને જરા ફફડાટ તો થઈ ગયો. અને ત્યાં જ ઘોડાના ડાબલા સંભળાણા, જ્યાં પાછું ફરીને જોયે ત્યાં તો કાળકૂટ જેવો વિકરાળ માણસ એક વાઘેર આવે જામનગરનો, હાથમાં ખુલ્લી તલવાર. સુંદરજીને થઈ ગયું કે મારી નાખ્યા, હવે બચવું કઠણ છે. ત્યાં જે વિચારે ન વિચારે ત્યાં તો આવી ગયો, તલવાર અડાડીને કાંઈક આમાં શું છે, મારા પ્રભુની પૂજા છે અને થોડોક સામાન છે. એમ ધંધો શું કરે છે, સોની છું, સોનીની પાસે બીજો સામાન હોય હાયલામ. કહી રહ્યા આગળ ફફડી ગયા મહાજન, વાણિયાને સોની ઢીલા તો હોય અને ઢીલા ન હોય ત્યાં કરે શું. લઈ ગયા કોતરો, બિહળ કોતરોમાં એક બાજુ ઊંડા નદીનું પાણી ઘૂઘવાટા કરે, એના પટમાં લઈ જઈને કે ઉતાર, એ બધો સામાન હેઠા મૂક્યો, જો જે હોય તે હું લઈ તો લઈશ પણ હું તને મારી પણ નાખીશ, કારણ કે તને જીવતો મૂકું તો તું કોઈને કહી દે, અને બીજું હું વગર મહેનતે કંઈ લેતો નથી, મારી સખરો જ, તારે જે જેને યાદ કરી લેવા હોય કરી લેજે. એટલે એ તો ખલે ચો મૂકીને આમણે કીધું, ભાઈ સાહેબ તમારે જોતું હોય લઈ લ્યો, મને મારી શું કામ નાખો છો, પણ પહેલાં કે હું તને મારી જ નાખીશ. આને થયું પૂજા બાકી છે, પૂજા કરી લો પછી ભલે મારી નાખે. અને સુંદરજીભાઈ તરત નાયા ધોયા વગર જ, એ તો એમ જ હોય ને, લઈને પૂજા પાથરી. હવે પૂજા કેવી થાય એ તમે કહો, એટલે હું કહું છું કે ભય હોય તો એકાકાર થઈ જવાય, એ બધી બારીઓ બંધ થઈ જાય ને. કોણ યોદ્ધો હતો એ, એમણે સામે દુશ્મનો ઉપર હલ્લો કરવાનો હતો, નદીમાં નાવમાં બેસીને આખું સૈન્ય ઉતારી નાખ્યું સામે કાંઠે, પછી બધી નૌકાઓને કેરોસીન છાંટીને બાળી નાખી. કોઈ કીધું આ શું કરો છો, તો કે નૌકા બચી હોય તો સૈનિકોને એમ થાય ને પાછા ફરવાનો ચાન્સ છે, હવે તો આમે મર્યા ને આમે મર્યા, હવે લડશે ને જીત થશે, અને ચોક્કસ જીતી ગયા, કારણ કે બધાને મનમાં થઈ ગયું કે આમે મરણ છે ને આમે મરણ છે. આપણે વિકલ્પ રાખીએ છીએ ને એટલે કંઈ થતું નથી, મનમાં ગોઠવણી હોય આપણે કે જો આમ નહીં થાય તો આમ ભગવાનને કરશે, અને ભગવાન નહીં કરે તો આપણે આમ કરશું, વિકલ્પ હોય. નરસિંહ મેં તો બેસી જાય બેસી જાય, પછી વિકલ્પ ન હોય કે ભગવાન જો ઠાકોરજી પૂરું નહીં કરે તો ફલાણા પાસે જઈને હું મેળ પાડી દઈશ, વિકલ્પ નહીં, નિર્વિકલ્પ નિશ્ચય, એક પણ વિકલ્પ નહીં. એટલે અહીંયા પછી વિકલ્પ તો રહ્યો જ નહીં. ભાઈ એમણે પૂજા પાથરી સુંદરી સોની, અને આંખમાં આંસુ આવી ગયા. પૂજામાં શું જોઈએ, પાણી જોઈએ, જળ અભિષેક જોઈએ. ફૂલ જોઈએ, ફળ જોઈએ, દીપ જોઈએ અને ધૂપ જોઈએ, એટલું જોઈએ ને. અરે એ ગમે તેટલા ધૂપ દીપ ફળ ફૂલ ચડાવો તોય ઠાકોરજી પ્રસન્ન થાય કે ન થાય, પણ ભાઈ આંખના આંસુઓથી જો ઠાકોરજીનો અભિષેક થાય તો પ્રસન્ન થાય થાય ને થાય. અને દીપ જલાવવાનો અંદરમાં અંદર વિરહ વેદના પશ્ચાતાપ એનો દીવો જલે અને મનનો ભાવ છે એનો ધૂપ સુગંધ ઉઠે અને શ્રીફળ વધેરવાનું છે પણ એ શ્રીફળ નહીં આ માથું છે ને એ જ મસ્તક મૂકીને સમર્પણના ભાવ આવી જાય ત્યારે એ સાચી પૂજા થાય ને એવી પૂજા આજે સુંદરજીએ કરી. એવા આંખમાં આંસુ સાથે હે નાથ ધંધડા હેલા જાય આંખમાંથી, મહારાજ તમે રાખો તો જ બચાય, ત્વમેવ શરણમ અન્ય શરણમ નાસ્તિ, મહારાજ હવે બીજો કોઈ નથી અહીંયા, તમે બચાવો તો થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ને એમાં પેલા પેલું ફંફોડતો જાય છે અને બધું લેવા જેવું લેતો જાય છે વાઘેર, અને પેલાને કીધું કે જોજે હમણાં આવ્યો છું, એ બધું એક બાજુ કરી લોચો વાળ્યો અને તલવાર કાઢી અને સુંદરજીની ઉપર ઘા કર્યો. કપાસનું રૂ ભર્યો હોય કોથળામાં એના ઉપર ઘા કરે અને કોથળામાં તલવાર જેમ ઝંક લઈ જાય એમ ઝરક લઈ ગઈ તલવાર. આ તો તલ્લીન છે ભગવાને, જો કેવું કર્યું. પણ જ્યાં બીજી વાર વાઘ કરવા જાય ત્યાં ભયંકર સિંહની ત્રાડ સંભળાય. હજી તો વાઘેર કઈ વિચારે ન વિચારે, સુંદરજી જોવે ન જુએ, ત્યાં તો ઘે ઘે ઘે ઘે ઘે ઘે ઘે કરતો સિંહ આવ્યો અને પેલા આ વાઘેરને બોચીમાંથી પકડીને મારીને ડૂચો કાઢીને ફેંકી દીધો. સુંદરજી જોઈ રહ્યો કે આ સિંહ ક્યાંથી આવ્યો, હવે એને તો બે બાજુ થઈ ગયો, આમ મરે આમ મરે. વાઘેર તો મરી ગયો પણ આ, પણ હજી તો જ્યાં દ્રષ્ટિ પાછી લે ના લે ત્યાં તો સિંહ અદ્રશ્ય થઈ ગયો ને સહજાનંદ સ્વામી એમાંથી પ્રગટ, સિંહ માંથી સહજાનંદ દોડીને પગમાં પડી ગયા. અરે મહારાજ તમે મારા માટે સિંહનું રૂપ લીધું. અરે સુંદરજી હવે આવી રીતે કોઈ દી નીકળતો નહીં, અમારે પાછળ પાછળ ફરવું પડે છે, હથવારો મળે તો જ ખરીદી કરજે નહીં તો ઘરે બેસજો, નાહકના અમને શું કામ દોડાવો છે. મહારાજ હવે આવી ભૂલ નહીં કરું, ભગવાન દયાળુ એનો બધો સામાન પોલાને સુંદરજીને ખલેચામાં પૂરાયો. લે મૂક આ, લે આ ભર ખભે મુકાયો, જાઓ હાલો હારે છું મૂકી વળાવી અને આપણો બાપ અદ્રશ્ય થઈ ગયો. એકાકાર ભય થાય ત્યારે થાય, નહીતર વિમાનમાં બેઠા હોય ને કડકડાટી બોલી જાય વેધરને લીધે. જોયું મેં ઘણી વાર જોયું છે પ્લેનમાં, ખબર ને આપણને ઉતરે ત્યારે આપણને તો કઈ એવું લાગતું નથી, પણ આપણે જોયું છે પ્લેનમાં ગણે કે પ્લેન જયારે ઉતરે ને ત્યારે ઘણા પછી આમાં તાળીઓ પડે, હાશ ઉતરી ગયા એમ. ખરેખર મેં ઘણી વાર જોયું છે આવું, એટલે હું જોઈ રાખું કે આ ખરેખર ડેન્જર હશે એમ, એટલે નહીં તો આપણે તે ખબર નથી ડેન્જર ગણાતું છે નહીં ગણાતું હોય, પણ એ ઘણા એમાં આભાર માનતા છે ઠાકોરજીના ઉતરતી વખતે એવું લાગે. તમે જોયું હોય તો ખબર, મેં તો જોયું છે ક્યારેક ક્યારેક એટલે મને લાગે. એમાં જો વેધર ખરાબ થાય ને પૂછડીએ વારો આવ્યો હોય બેસવાનો છે, સેજે આમ થાય ને તે ગયા એમ જ લાગે. ભજન થાય તમારે ઊંડી થાય, ઊંડેથી થાય. તો એ માધવપુરી સાહેબ નથી વાત કરતા કે ઓલા સિસલથી ટાપુ ઉપર જતા હતા ને બે મશીન વાળી બોટ હતી, એમાં એક તો બંધ હતું, આગળ ગયા બીજું બંધ થઈ ગયું, પછી શું થાય, ઘૂંઘવાટા કરતો સાગર હોય ને એમાં, એટલે છે ને ભગવાન તો પાછું ચાલુ થઈ ગયું, કિનારે પહોંચી ગયા. ગજબ છે. એટલે ભય હોય તો એકાકાર થઈ જાય. ત્રીજું, પ્રેમ હોય તો એકાકાર સ્વાભાવિક થઈ જાય. પ્રેમથી જ્યાં જ્યાં પ્રેમ હોય ત્યાં એકાકાર થાય, દિશાબાનનું કંઈ રહે નહીં, તમે લૌકિકતામાં પણ સમજી શકો છો, કાંઈ ખબર ન પડે, એ ખોવાઈ ગયા હોય, પ્રેમ પદાર્થ જેવો છે. જોકે એને સંસારને પ્રેમ કહેવાય જ નહીં, મોહ છે. તો વિશુદ્ધ પ્રેમમાં તો શું થતું હોય શક્ય છે. જામનગર પાસે અલૈયા મોડા, એ આપણે સચ્ચિદાનંદ સ્વામી પ્રેમી સંત મહારાજ સાથે રહેતા, એમનું પૂર્વાશ્રમનું ગામ અને એ ક્ષત્રિય દરબાર, અને એનું નામ દાજીભાઈ અને એ મામાને ત્યાં રહેતા. અલૈયા મોડામાં. શ્રીજી મહારાજ અલૈયા મોડા આવ્યા, સૌ સામયું કરીને હરિભક્ત હશે ગયા, એમની સાથે આ દાજીભાઈ પણ ગયા. અને આ પહેલી જ વારનું એમને શ્રીજી મહારાજનું દર્શન દાજીભાઈને, સચ્ચિદાનંદ સ્વામીને પૂર્વાશ્રમ પહેલી જ વારનું. પણ એ સામયું થયું એ મારા, હવે આપણે શું વર્ણન કરવું, એ મૂર્તિનું એ દર્શન કર્યું, કોણ જાણે એને શું પ્રેમ થઈ ગયો. આવું રૂપ જોયું નહીં, આવી મહક મૂર્તિ આવી, એને ચિત્તણાઈ ગયું. શ્રીજી મહારાજ એક બે દિવસે રોકાયા, પણ એ બધા સામે ટગર ટગર જોઈએ જ રાખે, જેમ ચંદ્રની સામે ચકોર જોઈ રાખે, બસ દાજીભાઈ જોઈએ જ રાખે, આમ થાકે જ નહીં. અને મહારાજ તો, શ્રીજી મહારાજ તો પછી બે દિવસે જતા રહ્યા. પણ આને એટલો બધો પ્રેમ થઈ ગયો, હેત થઈ ગયું મહારાજમાં, તો દેખાય તો નહીં ને, તો પછી રડવા માંડે, ક્યારેક હસવા માંડે. તો મામાન થઈ ગયું કે આનું ચસકી ગયું છે. લાગે જ ને, આવો જુવાન છોકરો હોય અને અચાનક બેઠો બેઠો ઓસરીમાં બેઠો રડવા માંડે, એટલે શું થાય, કયો છે તમારી જેવડો હોય ને ભેકડો તાણે, કેવું લાગે. મામાને થઈ ગયું કે આ છોકરો છે ને, એનું મગજ ચસકી ગયું છે. તેણે ઓરડામાં પૂરીને તાળું મારી, સાકળ મારીને તાળું મારી દીધું, હવે ગાંડું થઈ ગયું છે. ખેતરે વૈયા ગયા, ખેતરવાડી હોય ત્યાં જતા, ત્યાં પહોંચ્યા ને તો એને કૂવાને કાંઠે બાંધેલું પાકો પટ હોય ને પથ્થર, ત્યાં દાજીભાઈ બેઠા બેઠા ભજન કરતા હતા. એલા અહીંયા ક્યાંથી આવ્યું, હું તો તાળું મારીને આવું છું ને, પણ થયેલું શું? એને ઓરડામાં પૂર્યા, અને એ તો મહારાજનું ભજન કરતા હોય એમાં લીન થયા. શ્રીજી મહારાજ ઓરડામાં આવ્યા, અરે રાજી રાજી થઈ ગયા, પગ પકડી લીધા. મહારાજ કહે, હાલો દાજીભાઈ પાછળ પાછળ ઓરડામાંથી નીકળીને વાડીએ મૂકીને અદૃશ્ય થઈ ગયા. હવે એમાં શું, એને હવે એને તો મહારાજની મૂર્તિ વગર આમાં આમ ક્યાંય ચેન પડે નહીં. ઘરેથી પૂછ્યા વગર સાંભળ્યું કે ભુજ મહારાજ બિરાજે છે શ્રીજી મહારાજ. ઉપડી ગયા, જોડિયા બંદર આવ્યા, વાણમાં બેઠા, વાણમાં બેઠા ને મહારાજના દર્શન, એ મૂર્તિ સંભાળી, લીન થઈ ગયા. તે તુણા બંદર આવ્યું નાનકડું, ત્યાં બધા ઉભા રહ્યા, આ જોયું, એટલે આ તો ક્યારનો મરી ગયો છે, હવે આ મળદું ક્યાં લઈ જવું ભાઈ, આગળ જવું તો આ ક્યાં સાચવું. નક્કી કર્યું, સળગાવી દો, એટલે વાત પૂરી થઈ, કોઈ છે તો નહીં, ખબર નથી, તે દી કાંઈ આવા કાયદા નહીં કાંઈ, કે ડેથ સર્ટિફિકેટ જોઈને ફલાણું જોઈને બધા નક્કી કરે કાયદો, બધાએ નક્કી કર્યું કે આનું કોઈ ભેળું કોઈ છે નહીં, આ લઈ અને મળદું લઈને ક્યાં જવું. લાકડા લઈ આવ્યા, ચિતા ગોઠવી, અને એના ઉપર આ દાજીભાઈને સચ્ચિદાનંદ સ્વામીને એને સુડાવ્યા. માથે બીજા આવા મોટા મોટા લાકડા એ મૂકવા જાય, મહારાજ જાણ્યું આને સળગાવી દેશે. એકદમ દિવ્ય સ્વરૂપે સહજાનંદ સ્વામી આવ્યા, ગાલ ઉપર ટાપલી મારીને ઉઠાડ્યા, ઉઠાને ભૂકીને ભાગ્યા ઓલા બધા. એ તો સારું એટલા બધા હતા, નહીતર તો થાય શું એમ, એલા ભાગોમાં ભાગોમાં કે શું થયું, કઈ નથી થયું. હાલો મારા પ્રભુ આવ્યા હતા, ત્યારે ખબર પડી કે આ તો મૂર્તિ ભગવાનનું ભજન કરતા કરતા લીન થઈ ગયા. પ્રેમ હોય એ રાધાજી હોય, એ ગોપીઓ હોય, પ્રેમાનંદ સ્વામી હોય, હે મહારાજનું કીર્તન જ્યારે ગવાય ત્યારે સૂઈ નહોતા શકતા. હે રામ, શું કેવું, પ્રેમમાં આપોઆપ તલ્લીનતા આવે. જો આપણી પાસે પ્રેમ જાગી જાય તો એ મૂર્તિમાં મન જોડો, એકાગ્ર થાવ, એવા કોઈ પાઠ લેવા પડે. માં એના બાળકમાં પ્રેમ હોય છે, એને સ્તનપાન કરાવતી હોય, કેવી એકાગ્ર થઈ ગઈ હોય છે, લીન થઈ જાય. પ્રેમ હોય તો થઈ જાય. પ્રેમાનંદ સ્વામી છેક રાત્રે ઘેલાના પટમાં જઈને બેસી જાય અને ત્યાં જઈને કીર્તન કરે. છેટો વિયો જાવ ને, મહારાજને ઊંઘ તો આવે, અને ત્યાં પછી એક પછી એક કીર્તનો ગાય, આંખો મીચેલી હોય, રાત જામતી હોય, અને લીન થઈ ખબર ના પડે, આખી રાત નીકળી જાય ભાઈ. હે સામાન્ય રીતે ભાઈ, પણ સંગીત એક તો વિષય એવો જો એમાં તમે રસ પડી જાય, રાત ક્યાં જાય ખબર પડે નહીં. તો આ તો આરાધ છે, એક પછી એક કીર્તનો ઉપડતા હોય, પણ ભાઈ એ જ્યાં કીર્તન ઉપાડે ને પહેલું ને બીજું જ્યાં શરૂ થાય ત્યાં દાદાના દરબારમાંથી સહજાનંદ સ્વામી એ ચાદર ફેંકી અને પ્રેમાનંદ સ્વામી પાસે આવીને બેઠી ગયા હોય. ઓહો, એવી રીતે મહારાજ દાદાના દરબારમાં એ સૂતા હશે, પ્રેમાનંદ સ્વામી કીર્તન શરૂ કરે. તરમ રાજે એ કરે પ્યારે તોરા મોરા જીયરાયે કરે તું તોરા હાતા મોરે જીયા મે કૈસે તું તોરા હાતા મોરે જીયા મે કૈસે જું કાચ મે કંચન રે ખરે પ્યારે તોરા મોરા જીયરાયે કરે. ચાદર ફેંકી શ્રીજી મહારાજ ઉઠી ગયા. એક ધોતી, ખુલ્લી છાતી, ખલ્લું મસ્તક, પ્રેમાનંદ સ્વામી ગાય છે સરોદાઓ, અને મહારાજ આમ આવીને બેઠા. આ મૂર્તિ જોઈજો, શું પ્રેમ! આમ બેઠા છે, આમ આંકડો ભીરો છે. એક જ ધોતી, છાતી ખુલ્લી, મસ્તક ખુલ્લું, આમ બેઠા છે અને પ્રેમાનંદ સ્વામી ગાય છે. એક પર, બીજું પર, ત્રીજું પર, અડધી રાત ઉપર રાત ગઈ. એમાં અચાનક પ્રેમાનંદ સાહેબ પદ પૂરું થયું અને આંખ ખુલી ત્યાં જોયા. અરે શીઘ્ર કવિ શબ્દ સરી ગયા. આવાને આવા, આવાને આવા, આવાને આવા રે, રેજો મારી આંખડલીમાં, આવાને આવા રે, આવાને આવા, આવાને આવા, આવાને આવા રે, રેજો મારી આંખડલીમાં, આવાને આવા રે. આ કેવા લાગતા છે, આમ બેસતા છે અને સાંભળતા હોય છે, આમ આમને રાત વહી જાય ને પ્રેમાનંદ સ્વામીને પણ રાત. આટલી જ પ્રેમાનંદ સ્વામી વાત કરી તમે બધા ઠરી ગયા, શાંત થઈ ગયું. જો વાતાવરણ આખું બદલાઈ ગયું, જો શ્રોતાઓનું બદલાઈ ગયું, તે ગાનારનું, ઈષ્ટનું નહીં, ત્યારે વાતાવરણ શું હશે? પ્રેમની આ તાકાત છે, જે ભયમાં નથી થતું, જે અભ્યાસથી નથી થતું, પ્રેમમાં બહુ સહજ છે. તન્મયતા આવી, એકાગ્ર, સમ્યક પૂજા પ્રેમ માર્ગ છે. અને ચોથો એક મહિમા હોય તો ક્યાં તન્મય નથી થવાતું, બોલો. શું ગુણાતીતાનંદ સામે ચોટ મારી છે ભાઈ, આવું તો કોઈને ન આવડ્યો. ગુણાતીતાનંદ સામે ક્યારેય કોઈ માણસને, કોઈ વ્યક્તિને રૂપિયા ગણતા ગણતા હુઈ ગયો જોયો? હે ભાઈ, કોઈ રૂપિયા ગણતા ગણતા કોઈને ઊંઘ આવી ગયાના દાખલા છે? કોઈ સુયો ક્યારેય? સૂતો કોઈ? એમ સ્વામી કે જો મહિમા જણાય તો પછી એના જીવમાં અખંડ ભજન થાય. રૂપિયાનો મહિમા છે એમ, જેનો મહિમા જેને જણાય એના માટે ઊંઘ ક્યાં છે? સીમાડા વળોટી જાય જેનો મહિમા સમજાય એનો. એમ જો ભગવાનનો મહિમા સમજાય તો સ્વાભાવિક તદાકાર થઈ જાય, એકાકાર થઈ જાય અને સમ્યક પૂજા સ્વાભાવિક થાય. એ લોધિકા દરબાર હવે અભયસિંહ બાપુ, હવે પહેલાં તો કેવા અનાડી હતા અને ગોપાળાનંદ સ્વામી એને પરિવર્તિત કર્યા અને સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી ધ્યાન ધ્યાન કરે. 12 ગામડાનો માલિક, રાજવી પરિવાર ગણાય, એનો અબાધિત નિયમ. સવારે ઉઠે, ઓશરીને કોરે દાંતણ કરવા બેસે. એ વખતે જો કાંઈ કામ કામદારને પૂછવું હોય તો દાંતણ ચાવીને કરે ત્યાં સુધી કામદાર પૂછે, કારણ કે પછી દરબાર તો 12 વાગ્યા સુધી મળવાનું નથી. કડક કાયદો, કોઈએ ડિસ્ટર્બ કરાય નહીં, વિક્ષેપ નહીં કરવાનો, એટલે નહીં કરવાનો ગમે તે થાય. જોજો મહિમા છે આ વસ્તુ, આવડે માવજીભાઈ મિસ્ત્રીની જેમ. પણ જેવું દાંતણ ઘસી લીધું, ઉલ ઉતારવા માટે, જીભ સાફ કરવા માટે દાંતણ પાછળ જેમ ચીરે, એમ જેમ ચીરીને બે ફાડા કરે, અડધી વાત હોય તો એ કામદારે પડતી મૂકી દેવાની. પછી કાંઈ પૂછાય નહીં દરબારને, કામદાર જતા રહે. દાંતણ ચીરાય એની સાથે વ્યવહાર માત્ર ચીરી નાખે. નાઈ ધોઈને મઢ મેળી ઉપર બેસીને પૂજાને ધ્યાનમાં ઉતરી જાય. 6 કલાક નીકળી જાય, 6 થી 12 વાગ્યા સુધી. એમનો અખંડ શું રસ આવતો હશે, એ આપણે તો ઘડિયાળમાં જોઈએ રાખે. હજી મને આમનો ઘણી વાર યાદ થાય કે 15 મિનિટ જે લોકો પૂજા કરે છે 15 મિનિટમાં કરતા શું હશે. કારણ કે 2-5 મિનિટમાં તો પાથરણું પાથરવામાં જાય, 1-2 મિનિટમાં તિલક ચાંદલો કરવામાં ઘણામાં આમ જોઈ લેતા હોય એમાં જાય, આ બધું જાય. એવા માનસી બીજામાં થોડુંક કરે, હંકેલવામાં 5 મિનિટ જાય, તો વચ્ચે 4 મિનિટ રે. તોય કે શું સંતો વાત કરો, 15 મિનિટ રોજ હું પૂજા કરું છું, 15 મિનિટમાં ખરેખર પૂજા તો 3-4 મિનિટમાં જ થાય છે. અને એમાં એક યાદ રાખો, આ તો ગુરુકુળમાં નાના છોકરાઓ છે એટલે એનું મન રહે એટલા માટે કીર્તન વિશેષ કરાવવામાં આવે છે. કારણ કે હંમેશા કીર્તન કરવા હોય તો પછી કરાય, બાકી તો નામ જપ થવા જોઈએ પૂજામાં. પછી આ તો છોકરાઓ પછી ગુરુકુળમાં ભણીને પછી વ્યા જાય તોય એની રીત પ્રમાણે પછી હાથમાં એક હાથમાં ગૌ મૂકીને કીર્તન બોલે રાખે, નહીં પછી કીર્તનના પદ સમૂહ ગાઓ, પહેલાં તો જપ થવા જોઈએ. હવે વિરોધીઓ હોય તો ખરા રાજના, રાજકોટમાં અંગ્રેજ અધિકારીઓ હોય એને ભરમાવ્યા અમુક લોકોએ કે આ અભયસિંહ દરબાર છે એ બહુ અભિમાની થઈ ગયા છે, મોટા મોટા અધિકારીઓ હોય તો કોઈને એ કંઈ મોઢું નથી દેતા, અને તમે આવીને જુઓ અમારે કેમ સહન કરવું અમને ખબર છે, કેટલી ફરિયાદો હોય, અમારે શું એને સંભળાવવું, શું કરવું, અમારું કોણ સાંભળે. હવે એટલું બધું એણે મીઠું મરચું ભભરાવીને અધિકારીને વાત કરી, અધિકારી કે ચાલો હું આવું છું, અમારા સવારને ટાણે જ લાવ્યા, એને ખબર જ હતી 12 વાગ્યા સુધી કે નીકળવાનું નથી. એટલે એ બાર થતા થતા તો અધિકારી અકળાઈ જ જવાનો છે, એટલે એના બધા ગામડાઓ ખાલસા કરી નાખે, એટલે આપણે ટાઢે પાણીએ ખસ જાય. આવો આઈડિયા અધિકારી આવ્યા, આ બધા કાન ફૂસિયા પણ હાર્યા હોય, માણસને મોકલો કે સાહેબ આવ્યા છે દરબારને, કયો આવી જાય, આવવું જ પડે એના બધા રેસિડેન્સી પ્રમાણે. હવે અહીંયા આવીને દરવાજે આવીને ચોકીદાર હોય અને બધાને વાત કરી કે દરબાર આમ બોલાવે છે, અધિકારી આવ્યા છે, ઉપર જઈને કે કોણ, ન કહેવાનું તો નિયમ છે, દરબાર તો અભયસિંહ બાપુ તો પૂજામાં છે. એટલે માણસો હતા, એમણે કીધું ભાઈ આવી શકે એવી પરિસ્થિતિ નથી, પણ વ્યવસ્થા બધી કરીએ છીએ, ચા પાણી નાસ્તા આ તે બધું કરાવી વ્યવસ્થા કરી. અધિકારી પૂછે દરબાર ક્યારે આવે છે, આવશે હમણાં થોડી વારમાં આવશે, એમ કરી વળી એ થોડો સમય કાઢ્યો, વળી વાળે માણસ મોકલ્યો, વળી માણસ પાછો ધક્કો ખાઈને ગયો, વળી વચ્ચે ચા પાણી આ તે બધું કરાયું, બીજું કરાયું, બપોરનું ભોજન કરાવવાની વ્યવસ્થા થઈ ગઈ. ઓલા બધા કીધે રાખે જો આવે છે, તમે સાહેબ આવ્યા છો 3-3, 4-4 વખત માણસો ગયા પણ આવ્યા, વલણ શું થાય. સાચી વાત છે, મને એક વાર મોડું થાય, કલાક મોડું થાય, 1/2 કલાક થાય, પણ કઈ 5-5 કલાક 4-4 કલાક થોડું મોડું. અને આવડા મોટા અધિકારી માણસને એક સામાન્ય બાર ગામડાનો માણસ એમ આવે નહીં એટલે કેટલું પેલું લાગે. મનમાં નક્કી થઈ ગયું બધું ખાલસા, ઓલાને તે કરાવું જ તું. પણ ભાઈ જમાડ્યા ને એવું બધું થયું એટલે પછી એમ કે હવે નીકળી જવું છે, ત્યાં અહીંયા પૂજા પૂરી થઈ. અને જેવો શબ્દ સંભળાણો એટલે દોડીને ચોકીદારે કહ્યું, બાબુ જય સ્વામિનારાયણ, રાજકોટથી અધિકારી આવ્યા છે, કાનફૂસિયા સાથે છે, 4-4, 5-5 કલાક નીકળી ગઈ છે, ચા પાણી નાસ્તા જમણવાની બધી વ્યવસ્થા કરીને ગમે તેમ કરીને સાચવી લીધા છે, પણ મગજમાં રાય ભરાઈ ગઈ છે, હવે મળવું હોય તો મળી લેવું જોઈએ, કંઈ વાંધો નહીં, ભગવાન બેઠા છે. અને આપણે તો મેં તો પહેલેથી નક્કી કર્યું છે એટલે જ મેં નિયમ રાખ્યો છે, આ બધું રહેવું હોય તો રે, જવું હોય તો જાય, મારે મને આની કશી કિંમત નથી, મારે તો આ પ્રભુ રહેવો જોઈએ, બીજું મારે કાંઈ જોઈએ નથી, આની મારે કાંઈ પડી નથી, તમે શું કામ ગભરાવું છો. પણ સમાચાર મળ્યા એટલે પાછા આમ તો સરળ સ્વભાવના જ હોય, પૂજાના જે વસ્ત્રોમાં એમને જ મળવા માટે એને ઓફિસ જે બંગલા જે હોય ત્યાં અભયસિંહ બાપુ ઉપડ્યા. એ તો ભક્ત હૃદય, સાત્વિક પુરુષ, 6-6 કલાકની પૂજા ધ્યાનમાંથી નીકળનારો માણસ, પૂજાના જ વસ્તુ આવ્યા. હવે ઓલા બધા બેઠેલા, અધિકારી પણ બેઠેલા, જેવો ઓરડામાં પ્રવેશ કર્યો તો અધિકારીને નહોતું ઊભું થવું, એ ઊભા થઈ ગયા. ઓહો આવું આવું આવું આવું આવું. અધિકારી શું બોલ્યો ખબર છે? એ તો ફિરસ્તા એન્જલ લગતા હૈ, દેવદૂત લગતા હૈ, એ કોઈ આદમી નહીં હૈ, એ તો દેવદૂત હૈ, ફિરસ્તા હૈ. આઈ આઈ બેઠીએ બેઠીએ. અભયસિંહ બાપુ કે સાહેબ, હું ભગવાનની પૂજામાં બેસું છું પછી ઉઠતો નથી, એટલે કાંઈ પણ અપમાન જેવું લાગ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, અપમાન કરવાનો મારો કોઈ આશય નથી, પણ પૂજામાં બેઠા પછી હું રાજકાજ સંભાળતો નથી, એટલે મોડું થયું છે, હવે જે હોય તે કહો. એવું છે? તમે સત્વાદી માણસ છો, આ બધા છે ને ખોટા છે, આ બધાને ખબર જ હોય તમે રોજ આ રીતે પૂજા કરો છો, મને એ જ સમયે લાવ્યા છે. હા, ભગવાનની બંદગીથી વિશેષ છું હોય એ જ રાખવું જ જોઈએ. બરાબર છે. કાગળ લઈ બીજા ત્રણ ગામ બક્ષીસ આપીને અધિકારી ભયો ગયો, પણ આ નિયમો રાખી અને મહિમા હોય તો થાય, નહીતર થાય નહીં ભાઈ. એનાથી ને એક મીઠી વાત કહું, હા ટૂંકી ટૂંકી થોડી થોડી વાતો છે. અમદાવાદનો સભા મંડપ, સુથરામપુર છે ગામ, ત્યાંના સુખદાસ બ્રાહ્મણ, એ અમદાવાદ મંદિરે દર્શન કર્યા. સભા મંડપને એક બાજુ ખૂણે બેઠા છે ને પછી એકદમ હાંફળા ફાફળા થઈ, એ ભાઈ એ મારો થેલો કોક લઈ ગયો. કોઈ ભાઈ અહીંથી જોયો થેલો લઈ જતા જોયો? એ ભાઈ કંઈક કરો, કંઈક મને મદદ કરો ભાઈ, એ હું બ્રાહ્મણનો દીકરો છું, મને કોઈ મદદ કરો. મારો એમાં મારા ઠાકોરજીની આપણે પૂજા હતી, અરે ભૂદેવ પણ બીજું એમાં કાંઈ હતું, થોડા મારા દીકરીના લગ્ન છે એટલે મેં સોનાના દાગીના લીધા છે. એ દાગીના હતા, અને એ દાગીનાનો તો જવા દો, પણ મને મોટા સદગુરુએ આપેલી પૂજા છે, એ પૂજા સહિત થેલો કોક લઈ ગયું છે. એ ભાઈ મને કોઈ મદદ કરો ને, મને એવી પૂજા નહીં મળે. એ હવે બધા કે પણ ભૂદેવ ક્યાં થેલો મૂક્યો તો લઈ ગયું? ના, થેલો તો મારી પાસે હતો. તમારી પાસે હતો ને લઈ ગયો તો ક્યાં છેટો? ના ના, મેં ગોઠણેઠે દબાવ્યો હતો તોય લઈ ગયો. લવેરા ભૂદેવતા તો તમારી મૂર્ખાઈ છે ને, પછી હવે તમને ગોતવા અમને કયો છો? તમે ગોઠણેઠે દબાવ્યો છે તે એને ખેંચો, ખબર નહોતી? ના, મને ખબર હતી ને ખેંચે છે, એ ખબર છે, ખેંચે છે, ગોઠણે દબાવ્યો છે, જાણે છે, જાણત અવસ્થામાં લઈ ગયો છે, તોય કે ભાઈ કોક ચોર ઠોકી ગયો છે, મને ગોતી ગયો. એટલે આવું કેમ થાય? એ ભાઈ એ તમને નહીં સમજાય હું હું કરું, પણ મને મદદ કરો ને. બે પાંચ જણા જોયું, પણ ભાઈ ત્યાં આવ્યો જે લઈ ગયો એ થોડું ઉભો રહી. પણ ઓલા ભૂદેવને બધા કે ભૂદેવ તમારી વાત સમજાતી નથી. તો બાપા એવું છે, ઠાકોરજીના દર્શન કર્યા, ટાણું થઈ ગયું તો તે ઓલા ખૂણામાં એક બાજુ બેસી અને હું માનસી પૂજા કરવા બેઠો. આ થેલો ને ખડ્યો હતો ને ત્યાં દબાવી ગયો, રાખીને મૂકી ગયો અને હું માનસી પૂજા બેઠી ગયો. હું શ્રીજી મહારાજને જમાડતો હતો, એમાં મને લાગ્યું કે કોઈ ખેંચે છે, પણ હું મારા પ્રભુને જમાડતો હોઉં એમાંથી મારે કેમ અધૂરું મુકાય? સોનાના દાગીના ઓલો માનસી પૂજામાં જમાડે છે, આ ખેંચે છે, દેખાય છે, અને આ તો ઘણા ટેવ હોય ને આમ નમી જાય, આમ ઝૂકી જાય, એટલે ઓયલાને એમ લાગે આ જોલા ખાય છે, ઊંઘે છે. ઓયલા ખેંચ્યું, ખેંચ્યું તો હેલ્યા નહીં, પણ એને ખબર નથી આ તો માનસી પૂજામાં છે. તેમ હું તો મહારાજને જમાડતો હતો અને મહારાજ એવા ભાવથી પ્રેમથી જમતા હતા, તો મારે એમાંથી કેમ આંખો ઉઘાડાય? એટલે હું તો જમાડતો રહ્યો, માનસી પૂજા પૂરી કરી, ત્યાં તો ભાઈ લઈ લ્યો ગયો. એનો ભાઈ ભયો થાય ને, પણ એની સમજણ સોનાના દાગીના આ બધું, છતાંય માનસી પૂજા હું બેઠો છું કરે છે, મારાથી અધૂરું ન મુકાય. કેવા દ્રષ્ટાંતો છે, આપણને તો આખી જિંદગી યાદ કરીએ તો એમ કોળ વળે નહીં. આપણે માનસી પૂજા પડી મેલી ધોલાઈ કરી નાખીએ પેલાની, એ કોઈ દી નામ ના લે પડખે આવવાનું, એ કે બીજાને ત્યાં જવાય પણ ભગત ને જવાય નહીં એવો કરી નાખીએ. પણ એ સુખદાસ પાસે માનસી પૂજા કરતા રહ્યા અને ઓલો ચોર થેલો લઈને ભયો ગયો. બહુ આમથી આમ ગોતાયું પણ કઈ જડ્યું નહીં. અફસોસ છે નો, પૂજા ગઈ એનો. ઘરે ના તો કે હશે, હવે આવશે મળશે, કોઈ ધૈર્ય છે, પૂજા મને મારા ગુરુએ આપી છે એ ક્યાં મળશે રે. આંખમાં આંસુ બોરબોર જેવડા. હવે લાકડી સિવાય કંઈ રહ્યું નહીં, હાલો હવે ઘર ભેગા થઈ જાય ભાઈ. અરે સુખદાસ બ્રાહ્મણ લાકડીને ટેકે ટૂંકી પોતળી ટૂંકી બંડી હાલતા થઈ ગયા. કાળુપુર મંદિર છોડી સુથરામપુર ગામને દ્રષ્ટિ આવ્યા. એમાં વચ્ચે ધર્મશાળા આવી તો બ્રાહ્મણને થયું, થાક્યો છું, ગરડું માણસ છું, ઘડીક વિરામ કરીને પછી જાઓ. એ સ્વામી નારાયણ મહારાજ પ્રભુ, હે તારી લીલા પરમ પાર, એમ કરીને એક થાંભલીને ટેકે બાપા બેઠા. એ બેઠા ને ત્યાં ક્યાંક અવાજ આવ્યો, અરે અરે બાપા રે મરી ગયો, ઓહે માડી રે હે બાપા. આ કે આ કોણ રાડ્યું પડે ભાઈ? આમ જોઈને તો એક જણો વળખાય સામે ખૂણામાં. એને શું થઈ ગયું? આમ પગ અહીંથી આમ બે વળી ગયા, આ બે આમ સીધા થઈ ગયા, અને એવી નસો તણાય આ બધી નાળીઓ રાડે રાડને કાળા બોકા નાખે પીડ્યો પીડ્યો. એ ભાઈ મરી ગયો, ઓ ભાડી હે બાપલિયા. કોઈ હોય તો ભાઈ મને એ પાવડું પાણી પાવ, મારે તો ઉઠાતું નથી, હલાતું નથી, ચલાતું નથી, આવું તો ક્યાંય દરજ જાણ્યું નહીં. આ બ્રાહ્મણ જાતિ તો દયા આવી ગઈ, ત્યાં ગયા હાથ ફેર્યો, એ ભાઈ તમને શું? અરે કાંઈ ખબર નથી, આ બે પગ આમ સીધા વળી ગયા. અરે અરે અરે એવી આંથી નસું તણાઈશ, આંખો બંધ, રાડો બોકાસા નાખ, હવે માડીને હો બાપા, એ બાપા એ પાવડુંક પાણી પાવ, પાવડુંક પાણી પાવ. એટલે દોડીને બ્રાહ્મણ સામે કંઈક વ્યવસ્થા હશે ત્યાંથી લાવી, અને ઓલાને કીધું લ્યો બેઠા થાવ, બેઠું થવું પડે, પાણી પાવ. ત્યારે એને આંખ ખોલી, આંખ ખોલીને ભૂદેવ તો ઓળખતા નહોતા, ઓલો ચોર ઓળખી ગયો, આ ઓલો ચોરી ગયો તો ને એ જ હતો, ખડીયો ચોરી ગયો તો ને એ જ હતો. એના શ્રીજી મહારાજ બે પગ આમ વાળી નાખ્યા, અને રાડે રાડને બોકાસા નાખ્યો. ઓઈલો ઓળખી ગયો કે આનો જ ખડીયો ઉપાડ્યો છે, પણ એને અંદરથી થઈ ગયું આ બ્રાહ્મણ ભગવાનનો ભગત મંદિરના સ્થાનમાં આનું હું ચોરી ગયો ને એનું ફળ મને ભગવાને આપ્યું છે, હવે આ પ્રાયશ્ચિત નહીં કરું ત્યાં સુધી આ મારા સીધા થવાના નથી. એટલે પાણી તો પીધું, પછી ભૂદેવને કે ભૂદેવ તમારું કંઈ ચોરાઈ ગયું છે? અરે બાબા મારી પૂજાનો ખડીયો એ બધું વયું ગયું એમ. ઓલા ઊંચું કરી લુગડું, આ તમ હા તો મારું જ છે, લઈ લ્યો બાબા મારી ભૂલ થઈ ગઈ, હું લઈ ગયો તો હું ચોવટો, હે ભગત મારા પર રાજી રહ્યો, આ તમારા પાપ અપરાધ કર્યો ને એટલે આ થઈ ગયું છે. ભગત ક્યારે ભગવાન હારું પગ સીધા થઈ ગયા. અને ભગત તો ખલેચો સંભાળી સ્વામિનારાયણ ક્ષમતા ઘર ભેગા થઈ ગયા બધા. આ બધા ચરિત્ર ગાન કરીએ ને તોય આપણે તરી જઈએ એવા છે. કેવી નિષ્ઠા, કેવું કામ, અને સાથે સાથ ભગવાન સહજાનંદ સ્વામી વાહો વાહ જે મદદ કરે છે એ એકારે તાતણા એ તાતણો જોડાતો જાય છે. મહિમા હોય તો એકાકાર થઈ જવાય છે, આ ભક્તની રીત છે. હવે કર્મયોગી જે સેવા કરનારા છે, જેને પ્રવૃત્તિ ફાવે છે, એ પૂજા કેવી, એની પૂજા અલગ છે. એ થોડીક જો સેવા કરી જાય તો એની પૂજા છે, પણ કેવી સમ્યક સેવા. દાદા ખાચરને પરણાવવા માટે મહારાજ એકદમ ફાસ્ટ ગાડી ઉપાડલો. પરણાવવા માટે મહારાજ ભટ્ટભદ્ર જતા હતા, વચ્ચે ગાધડકા આવ્યું, પછી ગોરડકા ગામ આવે. એ ગોરડકામાં મહારાજ ઉભા રહ્યા અને કીધું ભાઈ એ ઉગા ચાંદુનું ઘર ક્યાં છે ભાઈ? એટલે બતાવો ને ઉગા ચાંદુનું ઘર. એટલે મહારાજ પગ પાળા આવ્યા, ઘર બતાવ્યું, ઉગા ચાંદુ એને ઘરે જઈને ઉભાર્યા. ઉગા ચાંદુ દરબાર, ઉગો એનું નામ, ચાંદુ એની સરનેમ. એ તો દેહ મૂકી ગયેલા, એના પત્ની હતા. અચાનક મહારાજે ટવકો કર્યો, બધાએ કીધું ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. એટલે એમના ઘરના હતા, એમણે તરત ઢોલિયા ઢાળી દીધા. મહારાજ બેઠા, સ્વાગતા આગતા સ્વાગતા કરી. એટલે બાઈ માણસ કહે, અરે પ્રભુ મારા પતિ છે ને મૃત્યુ વખતે મને કીધું તું દેહ મુક્તિ વખતે કે હું ગરડા સ્વામિનારાયણ ભગવાનના એકવાર દર્શન કરવા ગયો છું, પણ મેં ત્યારે એમને કીધું તું કે એકવાર મારે ઘેર પધારો. ત્યારે મને સહજાનંદ સામે વચન દીધું હતું કે ઉગા તું ઘેરે હો કે ન હો અમે તારે ઘરે આવશું, બસ આ તને મારું વચન છે. તો મહારાજ એ મારા પતિએ કીધું હતું. મહારાજ કે એટલે તો અમે આવ્યા છીએ, અમે એને વેણ દીધું હતું ને એટલે અમે આવ્યા છીએ. પણ એક વાત મરતા મરતા એના પતિએ કીધી હતી, એ ઘરવાળીએ ન કીધી. જાણી જોઈને કે એના ઘર એના પતિએ કીધેલું ઉગા ચાંદુએ, જો આ 100 રૂપિયા અને આ વેડ જાડી વીટી આ તું મૂકી રાખ, મને વચન દીધું છે જો એ ભગવાન હશે તો આપણે ઘેર આવશે, અને ભગવાન હોય તો અંતર્યામી હોય, એ સામેથી 100 રૂપિયાને વેઢ માગી લે તો એને તું આપી દેજે અને મારા જય નારાયણ કહેજે. મહારાજ ઢોલીએ બેઠા ને આ વાત ઉખેડી, એટલે મહારાજ પછી એટલા ડોશીમાં અટક્યા, એટલે કીધું એ બધી વાત સાચી પણ અમારા 100 રૂપિયાને વેઢ લાવો. એ કેમ નથી બોલતા મરતા મરતા? અને માં અંત સમયે તમને જે સ્વામિનારાયણ કીધા, અમારું સ્મરણ કર્યું હતું, અમારા માટે આપ્યું હતું, અમારું દર્શનનું યાદ કર્યું હતું, હું જ એને તેડવા આવ્યો હતો, હું જ એની મારી પાસે લઈ ગયો અને આજ મારું વેણ પૂરું કરવા આવ્યો, 100 રૂપિયા અને આ વેઠ. આ વાત તો મારે કેવી પડે એટલે કીધી છે, શા માટે ખબર પડે એને પાછળની બીજી. આ મહિમાની વાત ચાલે છે અને માજી પગમાં પડી ગયા, આપ ભગવાન છો, મારા પતિએ જે કીધું એ બધું સાચું છે અને તમે કરુણાળુ છો, પરાતર નારાયણ છો, ડોશી ભાવમાં આવી ગયા. આ પ્રસંગ ચાલે છે ત્યારે કરસન કુંભાર એણે ખેતીવાડી માટે મજૂર રાખ્યો. એ ફળિયામાં બેઠો બેઠો એટલે કોષ પાણી કાઢવાના પહેલા જમાનામાં આવતા ને, એને તેલ ચોપડતો હતો. એ સાંભળે આ જોઈએ રાખે મારું આ ભગવાન, અને સામે પ્રસંગ બધા બન્યા, એને એટલો બધો ભાવ થઈ ગયો હું આના માટે શું કરું. જો કર્મયોગીઓને માટે શું પૂજા છે, એને હું બીજું શું કરું, કાંઈક કરી લેવું જોઈએ, બસ એને ભાવ ઉભરાઈ ગયો. મહારાજે મોજડી ઉતારીને ડોલીએ બેઠા ને ઓસરીની કોરે મોજડી પડી દીધી, તેલ તો ચોપડતો હતો, આવી મોજડીને પોતાના કપડાથી સાફ કરી ફાળિયાથી અને સરસ મજાનું તેલ મોજડીને ચોપડી દીધું બસ, અને સરખી મૂકી મોજડી માથે અડાડી પગે લાગી પોતાના કામે વળી ગઈ. વર્ષો વયા ગયા અને કરસન કુંભારનો અંતકાળ આવ્યો ત્યારે મોજડી ચોપડાને પુણ્ય એને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. એક વાર આંસુ સાથે ભાવથી આ એની કર્મયોગીઓની સેવા પ્રવૃત્તિની આ સેવા, આવા ભાવથી જો સેવા થઈ જાય તો સેવા પહોંચી જાય, અડી ના શકે એને કોઈ બીજો ના અડે. સારંગપુરના વાઘા ખાચર અમરા ખાચર ગરીબાઈ બહુ, ગરડામાં રંગોત્સવ એનો પ્રસંગ ચાલે, એમને થયું કે હવે આવશે આપણે બીજું શું લઈ જઈએ, જાડું પાણકોરું આવે ને એમાં પાણકોરામાંથી એમણે મહારાજ માટે એક વાઘા બનાવ્યા, સુરવાળ અને કેડિયું. હવે પાણકોરું એટલે કેવું જાડું બરછટ, આપણે ગામડામાં તમે જોયું હોય ને એ પછડી જેવું જાડું, એ એમાંથી બરછટ હોય. હવે આ ગરડા આવ્યા, સૌ કોઈ બધા એને ભેટ મૂકે મહારાજ આગળ, રૂપિયા મૂકે, આ મૂકે, તે મૂકે, જાજા સોનાના દાગીના મૂકે, મુલાયમ વસ્ત્રો મૂકે, રેશમી વસ્ત્રો મૂકે, જરિયાની વસ્ત્રો મૂકે, કોઈ પાગ મૂલ્યવાન પાગ મૂકે, સુરતથી ક્યાં ક્યાંથી મુંબઈથી બધા આવતા હોય, કોઈ વીટી મૂકે, કોઈ તોરા મૂકે, કોઈ દોરા મૂકે, કોઈ કંદોરા મૂકે, કોઈ ઝાંઝર મૂકે, કોઈ ચાખડીઓ મૂકે, જાત જાતનું મહારાજ આગળ મૂકે. અને આ હાવ ગરીબ ઓલી એક પોટલીમાં બાંધેલું પણ એને એમ કેમ દેવું કે મહારાજ હવે ખોલે તો આવું પાણકોરાનો આવો ડ્રેસ કાઢે તો કેવું લાગે, નથી દેવું, પોટલું દબાવી દીધું બે ભાઈએ, આમાં આપણે કઢાય નહીં. પણ ભાવ જોવે છે ને, બધાની પૂજા સ્વીકારાઈ ગઈ એટલે સહજાનંદ સ્વામી ઊભા થયા, એ ભાઈ આમ જગ્યા કરો તો. આ વાઘા ખાચર અમરા ખાચર પાછી આવી મહારાજ આવીને ઊભા રહ્યા, આ લાવો તો આ પોટલામાં શું છે, અમારા માટે લાવ્યા છો ને પાછા દેતા નથી. અરે મહારાજ ના ના, નહીં નહીં લાવો, સંતાડો છો, કોના માટે લાવ્યા ને? લાવ્યા છો તો તમારા માટે પ્રભુ, પણ આમાં જીવ નથી હાલ. લે કેમ ન હાલે, લાવો. પોટલું છોડી અને લઈ લીધા. અરે વાઘા ખાચર અમરા ખાચર, તમને ખબર નથી આ બધા જે જરિયાની વસ્ત્રો આ બધા લાવ્યા છે ને, હમણાં રંગોત્સવ થશે ને ત્યારે એક કઈ કામ નહીં આવે, આજ પહેરવાના કામ આવશે. અને મહારાજ એ વસ્ત્રો પહેરીને રંગોત્સવ રમ્યા, બધાના વસ્ત્રો પડ્યા રહ્યા. આ જ પહેરવા પડશે, જરિયાની વસ્ત્રો ત્યાં કામ નહીં આવે, આ પહેરવા પડશે. પહેર્યા રંગે રીમા, રંગ રંગોત્સવ પૂરો રસબસ થઈ ગયા હોય ને, એ પછી બધા બે વસ્ત્રો સુરવાળ અને કેડિયું જામો એ કાઢી અને વાઘા ખાચર અમરા ખાચર નાખ્યો, લ્યો આ રાખજો પ્રસાદીના પાછા આવ્યા. હવે શું થયું મજાની વાત આવે છે. ઉત્સવ પૂરો થયો રંગોત્સવ, રાત પડી ગઈ, ઉતાર આપ્યો ત્યાં સૂતા હતા અમરા ખાચર ને વાઘા ખાચર. અર્ધિક રાત ભાંગી છે, ત્યાં તો વાઘા ખાચરના ગુણગાન ગવાય, જય હો વાઘા ખાચર નો, જય હો અમરા ખાચર નો, જય હો વાઘા ખાચર નો, એ તમારો જય જયકાર, તમારો જય જયકાર. આ કે આપણો જય જયકાર કોણ કરે ભાઈ, દાદાના દરબારમાં સજાનંદ સામેનો જય જયકાર થવો જોઈએ. આ વાઘા ખાચર નો જય હો, અમરા ખાચર નો જય હો, આ શું છે બધું? સકળ વકળ થઈને જોવે ત્યાં તો આકાશમાં છે ને, ઓહો કેટલાય દિવ્ય પુરુષો અને વાઘા ખાચર હાથ જોડે. અર્ધી રાત ભાંગી છો દાદાના દરબારમાં, વાઘા ખાચર નો જય હો, અમરા ખાચર નો જય હો. અરે બાબલિયાવ તમે કોણ છો? અરે તમે અમારો તો ઉદ્ધાર કરી નાખ્યો, તમે અમારું કલ્યાણ કરી નાખ્યું, જય હો જય હો. અરે પણ તમે કોણ છો? કોણ છો છું? તમે જે ભગવાન સ્વામિનારાયણ ને સુરવાળ અને જામો પહેરાવ્યો ને, હા એ કપાસની હાંઠીઓ મેં છીએ, અમારા ઉદ્ધાર થઈ ગયા. અમે કપાસની સાંઠિયુંના જીવ છીએ, કપાસના જીવ છીએ. અમારા આ કપાસ રોજ એના કામમાં આવ્યા એ સામાન્ય છે, એને તમે અમારા વસ્ત્રો પહેરાવ્યા, અમારા ઉદ્ધાર થઈ ગયા. લો જય જય હો, જય જય હો, આટલું કામમાં આવ્યું એનો ઉદ્ધાર થઈ ગયો. આ સમ્યક પૂજા કહેવાય, કર્મયોગ્ય ભાવથી જો સેવા થઈ જા. જ્ઞાનીઓની સમ્યક પૂજા શું છે? સર્વમ ઇદમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વમ વાસુદેવમય, બધું જ વાસુદેવમય છે. ક્યાંય બીજું એને બ્રહ્મ ભગવત તત્વ વાસુદેવ સિવાય કાંઈ ન દેખાય. એ નામદેવને કૂતરામાં પણ ભગવાન દેખાય. કોરી રોટલી ચોપડવા માટે ઘીની કટોરી લઈને દોડે, આવી જેને એકવાર સ્થિતિ થઈ એને પછી મુક્તિ ક્યાં છેટી છે? આવી રીતે સમ્યક પૂજા જેણે કરી. એટલે પહેલી વાત, પૂજા કરો. હમણાં મેં વાંચ્યું, આ તમને આશ્ચર્ય થશે, ભણેલા ગણેલાને શેખાદામ આબુવાલાનું હું વાંચતો હતો તો એ અમેરિકા ગયા હતા. તમે નામ તો અમદાવાદના કવિ શેખાદામ આબુવાલાનું સાંભળ્યું છે કદાચ. તો એ અમેરિકા ગયા તો આઈન્સ્ટાઈન એને મળવું હતું. આ બહુ આ પ્રસંગ એજ ઇટ ઇઝ જે છે એમ જ જો હોય તો બહુ તાજુબીનું કહેવાય. તો શેખાદામ આબુવાલાએ આઈન્સ્ટાઈનને મળવા માટે પ્રયાસ કર્યો. આઈન્સ્ટાઈને સમય આપ્યો, મળવા ગયા સાંજના સમયે. પણ ત્યાં એણે શું જોયું? જે સમય આપ્યો તે સમયે ભારતીય છે, ધાર્મિક પુરુષો હોય એમ માનીને આઈન્સ્ટાઈને એને પોતાની દૈનિક રોજની સાંજની સામૂહિક કૌટુંબિક પ્રાર્થનાના સમયે શેખાદમ આબુવાલાને બોલાવ્યો. અને આઈન્સ્ટાઈન ત્યારે અડધો કલાક સુધી આખું એ પરિવાર ભગવાનની પ્રાર્થના કરતું. આવડો મોટો વિશ્વનો વૈજ્ઞાનિક માણસ રોજ અડધો કલાક સામૂહિક ભગવાનની પ્રાર્થના કરે, આરાધના કરે. એ જ બતાવે છે કે ગમે તેવા હો પણ ઈશ્વરની ભક્તિ વગર જીવન શૂન્ય છે. આજે બધા ભણેલા ગણેલા ઇનકાર કરે છે એ જરૂર નથી. પણ મને એક SMS આવ્યો હતો ને, એ તો મને બહુ ગમ્યો, એ તમને કહી દઉં કે ભગવાનની જરૂર છે માટે ભક્તિ કરજો, પૂજા કરજો, ભજન કરજો. કેમ? તો કે જીવનના બધા પ્રશ્નોના જવાબ ગૂગલમાંથી નથી મળતા. ગૂગલ બધા જીવનના પ્રશ્નોના સમાધાન નહીં આપે, માટે ઈશ્વરની જરૂર છે. આજના સંદર્ભમાં બહુ સરસ એમણે કટાક્ષ કરીને વાત કરી, કહેવાય કે ત્યાં સમસ્યાના સમાધાન નહીં થાય બધા ઇન્ટરનેટમાં આ બધા માધ્યમોમાં, પણ ભગવાન આપણું મોટામાં મોટું સમસ્યાનું, દુઃખનું અને સર્વ પ્રકારનું જીવનનું સમાધાન પણ છે, આશ્વાસન છે, અંતિમ પ્રાપ્તિ પણ છે. માટે પૂજા ન કરતા હોય એમણે પર્સનલ વ્યવસ્થિત કીધું એ રીતે પૂજા કરવી, બીજું પ્રત્યક્ષ ભાવથી, ત્રીજું તન્મયતાથી એકાગ્રતાથી, અને ચોથું બધા દેહભાવ બધા અળગા કરી અને સમ્યકપણે પૂજા કરી કહેવાય એવી રીતે પૂજા એકવાર થઈ તોય બેડો પાર છે. એટલે શંકરાચાર્ય જે કહે છે કે એકવાર જેણે ભગવાનની પૂજા કરી એને શું યમદૂત અડી શકે, મતલબ કે એને મુક્તિ મોક્ષ ભગવાનની પાસે પહોંચવાનું રોકડું થઈ ગયું છે. આપણી પૂજા સુધારીએ અને એવા થઈએ એવી મહારાજ આપણા ઉપર કૃપા કરે એટલી પ્રાર્થના સાથે વિરમું. સહજાનંદ સ્વામી મહારાજ.